Any last? Who's his last name? No. સહજાનંદ સ્વામી મહારાજની જય. વંદુ જે હરિ દુર્ગ પતન રહી ત્યા ભૂપનાધામ વાસુદેવ પ્રતિમા રંગે રૂડાશ્યામમાં સૌરાષ્ટ્રાધિવિશેષ દેશ ફરીને દુર્ગાખ્ય પૂરે રયા જેને આ જગ માહી દુર્ગ પૂરના વાસી વિશેષે કયા Swami Narayana. સ્વામી મહારાજની જય. રાધે નાચન ચાવે હરિ કો, રાધે નાચન ચાવે, રાધે નાચન ચાવે હરિ કો, રાધે રાધે નાચન ચાવે હરિ કો, રાધે નાચન ચાવે, રાધે નાચન ચાવે ને ચાવે, રાધે નાચન ચાવે, પાહન કૃષ્ણ દેવની જય. Thank you. સચ્ચિદાનંદ સ્વામી મહારાજની જય. તુમ પ્યારે સજન ઘર આવના, તુમ પ્યારે સજન ઘર આવના. સજન Swami Narayan, સચ્ચિદાનંદ સ્વામી મહારાજ ની જય. વાણી મંગલ રૂપિણી ચહસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ, નેત્રે મંગલ દે ચ દુર્વિલસિતમ, નૂણાં પરમ મંગલમ, વક્ત્રં મંગલકૃશ્ચ પાદચલિતમ, યસ્યાખિલમ મંગલમ, સોયમ મંગલમૂર્તિરાશુ જગતો, નિત્યં ક્રિયાર્મંગલમ. ઓમ અવતારિને શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ, શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ, શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. આજે વચનામૃત છે ગરડા મધ્યનું 60મું વચનામૃત છે. જે વચનામૃતનું નામ વિક્ષેપ ટાળ્યાનું અને પક્ષ રાખ્યાનું પૂજ્ય દેવપ્રસાદ સ્વામીએ નામ આપ્યું છે હમદર્દી અને દાજ. ભગવાન અને ભગવાનના ભક્તો, ભગવાનના સત્પુરુષ સંત માટે કેવી દાજ હોવી જોઈએ, કંઈક એમને માટે કરી છૂટવાની, કંઈક એમને વિપરીત દેશકાળમાં મદદ કરવાની. તો આ વચનામૃત, ગયા વીકમાં વચનામૃતનું નામ હતું પરમ કલ્યાણનું વચનામૃત. એક પછી એક વચનામૃતો, નાના એવા વચનામૃતો છે પણ બહુ મોટી વાત અને પરમ કલ્યાણની વાત આ વચનામૃતમાં કરી છે. તો અહીંયા પ્રથમ આ વચનામૃત આપણે રીડ કરશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1881 ના શ્રાવણ વદી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેતપાગ મસ્તક ઉપર બાંધી હતી અને શ્વેત પછેડી ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કહ્યું, જે પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આ સંસારને વિશે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ છીએ, પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા, તેનું જે નિરંતર અનુસંધાન તથા માયિક એવા જે પદાર્થ માત્ર, તેના નાશવંતપણાનું જે અનુસંધાન તથા ભગવાનના મહાત્મ જ્ઞાનનું અનુસંધાન, એ ત્રણેય કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી. અને જ્યારે કોઈક જાતના વિક્ષેપનો યોગ આવે ત્યારે ઉપરથી તો ચિત્તનો ધર્મ છે તે વિક્ષેપ જેવું જણાય પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્યમાં તો દંશ બેસતો નથી. તે કેમ જણાય? જે જ્યારે સૂઈએ છીએ ત્યારે બાહેલો જે વિક્ષેપ તે કોઈ દિવસ સ્વપ્નમાં દેખાતો જ નથી. અને જે ચૈતન્યમાં વિક્ષેપ બેઠો હોય તે તો ત્રણેય અવસ્થામાં જણાય છે. માટે સ્વપ્નમાં કોઈ રીતે વિક્ષેપ જણાતો નથી તે થકી એમ જાણીએ છીએ. જે ચૈતન્યમાં વિક્ષેપ કોઈ રીતે વળગતો નથી અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક પ્રકારના દુઃખનો વિક્ષેપ થયો હોય એ તો સારી પેઠે અંતરમાં જણાય છે પણ ન જણાય એમ નથી. અને એ તો રઘુનાથદાસ સરખો વિમુખ હોય તેને તો ન જણાય. તે જ્યારે રામાનંદ સ્વામીએ દેહ મૂક્યો અને સર્વે સત્સંગી રોવા લાગ્યા ત્યારે પણ રઘુનાથદાસને તો જરાય શોક થયો નહીં અને હસતો જાય ને બીજાને આગળ વાત કરતો જાય. માટે ભગવાનના ભક્તને દુઃખ આવી પડે ત્યારે તો જે ચાંડાળને વિમુખ હોય તેને દુઃખ ન થાય પણ જે ભગવાનનો ભક્ત હોય તે તો હરિભક્તને દુઃખે કરીને જરૂર દુખ્યો થાય. અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક મારી નાખતો હોય અથવા તેને કોઈક દુઃખ દેતો હોય ને તે ભગવાનના ભક્ત આડો જઈને જો મરે કે ઘાયલ થાય તો શાસ્ત્રમાં એમ કહ્યું છે જે તેના બ્રહ્મત્યાદિક જે પંચ મહાપાપ તે સર્વે મટી જાય છે. એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. અને જેને ભગવાનના ભક્તનું વચન બાણની પેઠે હૈયામાં વસમું લાગે અને તેની વેરભાવે આંટી પડી જાય તે જીવે ત્યાં સુધી ટળે નહીં એવો જે ચાંડાળ જેવો જીવ હોય તે ધર્મયુક્ત હોય ત્યાગયુક્ત હોય તપેયુક્ત હોય તે સર્વે વૃથા છે. અને બીજા પણ કોટિક સાધન કરે પણ તેના જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહીં. અને આ સંસારને વિશે જેમ કોઈક સ્ત્રી હોય તે પોતાના પતિ ઉપર ને બીજા પુરુષ ઉપર સરખું હેત રાખે તે વેશ્યા સરખી ભૂંડી કહેવાય. તેમ આ સંસારને વિશે જે એવો પુરુષ હોય જે આપણે તો બધાય સાધુ સરખા છે કેને સારો નરસો કહીએ તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. અને જે પુરુષ એમ જાણે જે આપણે કાંઈક અવળું સવળું બોલીએ તો આપણો માણસ અવગુણ લેશે એવી રીતે પોતાની સારપ રાખ્યા સારું ભગવાનનું કે ભગવાનના ભક્તનું કોઈ ઘસાતું બોલે અને તેને સાંભળી રહે તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવું. અને જેવા પોતાના સગા વાલા હોય અથવા મા બાપ હોય તેનો પક્ષ રહે છે તેવો ભગવાનના ભક્તનો દ્રઢ પક્ષ રાખવો. અને ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેઠે ફેર એક થઈ જાય પણ આટી રાખે નહીં તે જ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા જે હું તો દત્તાત્રેય જળ ભરત નારદ અને સુખજી તે સરખો દયાવાળો છું. અને પૂર્વ દેશમાં એક સમયે નાગડા વૈરાગીની જમાત ભેળો હતો તે મને સર્વે વૈરાગ્ય કહ્યું જે તાંદળજાની લીલી ભાજી તોડો ત્યારે મેં કહ્યું જે એમાં તો જીવ છે તે અમે નહીં તોડીએ. પછી એક જણે તલવાર ઉઘાડી કરીને ડારો કર્યો તો પણ અમે લીલી ભાજી ન તોડી એવો અમારો દયાવાળો સ્વભાવ છે. તો પણ જો કોઈક ભગવાનના ભક્તને ક્રૂર દ્રષ્ટિએ કરીને જોતો હોય ને તે જો પોતાનો સગો વાલો હોય તોય પણ જાણીએ જે તેની આંખ ફોડી નાખીએ. અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુખવે તો તે હાથને કાપી નાખીએ એવો તેનો અભાવ આવે છે. પણ ત્યાં દયા નથી રહેતી. અને એવો જેને ભગવાનનો અને ભગવાનના ભક્તનો પક્ષ હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ ગરડા મધ્યનું 60મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની. શું કે ધીરુભાઈ? બરાબર. એટલો અભાવ આવે છે એનો, એટલો ક્રોધ ચાવી જાય છે. ભગવાન અને ભગવાનના ભક્તમાં સત્સંગની માં એવા મુક્તાનંદ સ્વામીએ આ પ્રશ્ન પૂછ્યો છે, આ સંસારમાં સુખી કેમ રહેવાય? ક્યારે એ વિચાર આપણે કરતા નથી, દુઃખી થઈએ છીએ, પણ મહારાજે આમાં સુખી થવાનો ઉપાય બતાવ્યા છે કે કોણ સુખી રહે. એમ વિક્ષેપો આવે અને છતાંય એમાં ડગે નહીં. મહારાજ કે પોતાના જીવનું કલ્યાણ થવું પોતાના બાહુબળે સાધને કરીને તો બહુ કઠણ છે એમ, પણ જેને ભગવાન અને ભગવાનના એવા ભક્તની સાથે જેને આત્મબુદ્ધિ થઈ અને એમના માટે કંઈક વિપરીત કાળમાં વિપરીત સંજોગોમાં એમના માટે કંઈક મદદ કરે, કામમાં આવી જાય, તો મહારાજ કે એના શાસ્ત્રોમાં એવું લખ્યું છે, બ્રહ્મ અત્યાધિક મહાપંચપાપ એ પણ બળીને ભસ્મ થઈ જાય, નાશ થઈ જાય છે. એમ પંચ મહાપાપ કર્યા હોય તો બોલો, હે? ભગવાન પોતાના ભક્ત પોતાની સેવા કરી હોય તો આટલી પ્રશંસા કરી હોય ને આટલી વાત કરી હોય ક્યાંય નથી. એમ પોતા કરતા પણ પોતાના ભક્તને વધારે વાલા છે. પોતાના દેહમાં કષ્ટ પોતે પોતાના ભક્ત માટે ભગવાન છે, છતાંય ભોગવે છે ભક્ત માટે. એમ અને ઘણા એવા પ્રસંગો છે આપણે જાણીએ છીએ. એમ એટલે આમાં કીધું, પેલું આત્મનિષ્ઠા. એમ જ્યાં સુધી આ બધા મોટાભાગના વિક્ષેપો કે દુઃખ ક્યાંના છે, દેહાદિક દેહ ભાવ છે, મારામાં તમારામાં દેહ ભાવ જ્યાં સુધી પડ્યો છે ત્યાં સુધી કોઈક હારો કીએ, કોઈક નરસા કીએ કે કોઈક ઓલા કીએ તો તરત મોઢાની રેખા બદલાઈ જાય છે, કારણ કે દેહ ભાવ પડ્યો છે ને, દેહ ભાવ પડ્યો છે એટલે એ વાત થાય, દુઃખ થઈ જાય છે તરત. પણ જે દેહ ભાવથી પર થયા, આની જાતિ કઈ, આની નાયત કઈ, આના સંબંધી કોણ, આત્મા છે એના સંબંધી કોણ, એના સંબંધી ભગવાન છે, એના સંબંધી ભગવાનના સાચા સંતો ભક્તો છે. અને એવો પક્ષ જ્યારે રાખે અને એમના માટે કંઈક કરી છૂટે, આપણે પ્રસંગ તો ઘણી વખત આપણે સાંભળ્યો છે, પંચાળાના ઝીણાભાઈ હતા, માંગરોળના કમળસિંહ વાંઝા, સામાન્ય સાધારણ પરિસ્થિતિના ગરીબ ભક્ત હતા. સહેજે એવું હોય કે ઘરમાં લા કે આપણે ઘણી વખત વાત કરતા હોય ને સંતો, કે ઘરમાં દેવ અને પાદરના તીરથ એનો મહિમા ન હોય, એમ ઘરમાં જ હોય, એમ ભેળા જ રહેતા હોય છતાં એનો મહિમા ન હોય. આ કમળસિંહ વાંઝાના દીકરાઓ હતા તો કઈ સેવા હરખી થતી નહીં. એક ઝીણાભાઈને અંતરમાં સમાચાર મળ્યા છે, એટલે સેજે પંચાળાથી ખબર અંતર પૂછવા માટે ભગતને કેમ છે લાય, પૈસા લાવ્યા લાવો ભગત માટે, એમ કઈ બીજા કામકાજે આવ્યા હોય ને ભગત આગળ આવ્યો એમ નહીં. કમળસિંહ વાંઝાના સમાચાર મળ્યા માંદા છે, તરત આવ્યા ઘરમાં ગયા ત્યાં પામી ગયા કે આ ભગવાનના આવા પરમ ભક્ત છે પણ કઈ સેવા થતી નથી. બહુ દુઃખ થયું અંતરમાં કે આવા ભગત છે, એના દીકરાઓ પણ સગા બાપ છે તો સેવા નથી કરતા. એટલે અંતરમાં વિચાર થયો કે હું એમ કરું, એટલે ભગતને પહેલા વાત કરી, ભગત તમે મારે ત્યાં હાલો ને, મારે ઘેરે હાલો. તો કે ના ના ભગત, દરબાર અહીંયા ઠીક છું. તો કે ના ના તમે ત્યાં હાલો, હું દીકરાને પૂછી લઉં. એટલે દીકરાને પૂછ્યું ઝીણાભાઈ કે બાપાને હું લઈ જાઉં, તમને વાંધો નથી ને? સારું કે લઈ જાઓ લઈ જાઓ. પણ લઈ જવા કેમ? હાલે એમ તો હતા નહીં, સૂતા સૂતા લઈ જવાના પથારી વસ હતા. ગામમાં ગયા, ત્રણ માણસો મળ્યા, ચોથો માણસ મળ્યો નહીં ઉપાડનારા, જેને ગુજરાતી દેશી ભાષામાં ભોય કે ઉપાડનારા માણસો. એટલે ઝીણાભાઈ વિચાર કર્યો કે આ ચોથો માણસ તો મળ્યો નહીં, હવે ચોથો હું, બીજો કોણ? આવા ભગવાનના ભક્તની સેવાનો અવસર આપણને ક્યારે મળે? એમ કેટલી મોટી ભાવના હશે. પોતે ગામધણી દરબાર, હે, અને છતાંય નવાબ સાહેબની પાસે પણ જેની ખુરશી પડતી, અને નવાબ સાહેબને પણ જેના એક ખુદાના આ સાચો બંદો છે, સાચો વલિયો આ પુરુષ છે, એવી નવાબ સાહેબને પણ ભાવના હતી એમ, એવા મોટા. પણ છતાં એને નાનપ ન લાગ્યો. જો મહાત્મ્ય જ્ઞાનનું અનુસંધાન, કે આ ભગવાનના ભક્ત છે, આની સેવા એ કરીને ભગવાન રાજી થશે એમ. કોળાની સરક આયથે લીધી, એક આયથે ચોથો પાયો લીધો. ગામ સ્વસારવા થઈને ઓ જૂનો સમય હતો, દરબાર તો કોકને આગળ ઉપડાવે, કોઈ તો થોડો ઉપાડે, હે, છતાં ભગવાનના પરમ ભક્ત હતા. અને ખાટલો ઉપાડી પોતાના ઘેરે લઈ ગયા. બેનને પૂછ્યું, અદીબાને, બેન આ ભગતનો ખાટલો ક્યાં રાખશું? તો ગડેલીમાં રાખો. પણ છતાં ક્યાં રાખ્યો? પોતાના ઓરડામાં રાખ્યો. એ બેન દિલ્હીમાં નહીં હો, ભગતને શરદી જેવું બહાર રાત્રિનો સમય ઠંડી લાગે, મારા રૂમમાં રાખું, મારા ઓરડામાં, પોતાના ઓરડામાં રાખ્યા. અઠવાડિયું ગયો, સાજા થવા માંડ્યા, વળી કંઈક વાતાવરણ ફેરવું હશે એટલે શરદી જેવું થઈ ગયું. એટલે બેનને કીધું, બેન એ ઘરમાં તીખા મરી, ઘરમાં તીખા પડ્યા છે? તો કે ભાઈ હતા પણ થઈ રહ્યા છે. આવું બોલ્યા દીબા. એટલે કાંઈ ત્યારે તો બોલ્યા નહીં બીજું કાંઈ, ભગતને બીજું કાંઈ ઓહળિયા કર્યા છે. બે ત્રણ દિવસ ગયા, શરદી તો મટી ગઈ. પણ બીજું કે અઠવાડિયું ગયું, ત્યાં ઝીણાભાઈને પોતાને શરદી થઈ. ત્યાં તો બેન વાટકામાં ઓલો તીખાનો ખરડ કરી, મરીનો ખરડ કરી અને એમ ભેળો કરીને વાટકામાં લાવ્યા. બેન શું લાવ્યા? તો કે ભાઈ આ તમને શરદી જેવું છે ને, તે થોડોક આ તીખાનો થોડો લેપ કરી દઉં એમ. અને ઝીણાભાઈ આકડા થઈ ગયા. જો મારી બેનનો વ્યવહાર, મારે બેનને ખોટું લાગશે, હું આમ કહીશ તો કાંઈ નહીં એમ આકડા થઈ ગયા, અકડાઈ ગયા હતા. અર અર અર, તને ભાઈ કરતા ભગતનો સંબંધ નાનો લાગ્યો, ભાઈનો સંબંધ તને મોટો લાગ્યો? અને વાટકીનો કર્યો ઘા. વહી જા જા, તું મારી બેન નથી, તું મારી બેન નથી. આવું હોય ભગવાનના ભક્ત માટે એને ઉપયોગમાં ના આવે? જા વહી જા. છ મહિના થયા અબોલાઓ બેન સાથે, સગા બેન સાથે અબોલા રાખ્યા. અને મહારાજ ફરતા ફરતા આવ્યા તો અદીબા જઈ ખોળો પાથરી રડવા જ માંડ્યા કે મહારાજ, મારાથી ભૂલ થઈ ગઈ, અપરાધ થઈ ગયો છે, તો ભાઈને તમે કયો એ મારી ભૂલ માફ કરે, હવે પછી આવી ભૂલ ક્યારે નહીં થાય, ભાઈને કયો. અને પછી તો ઝીણાભાઈને મહારાજે બધી વાત કરી અને સમાધાન કરાવ્યું. એટલી વાતે અટકું નથી. જ્યારે ઝીણાભાઈ ધામમાં જવાના થયા ત્યારે ગઢપુરથી સમાચાર મળ્યા કે ઝીણાભાઈને વધારે મંદવાડ છે, બીમાર છે. તો પરમહંસોને ભેળા લીધા, બધા પાર્ષદો હરિભક્તોને સાથે લીધા અને મહારાજ આવ્યા. આપણે જાણીએ છીએ એમ, કેમ ઝીણાભાઈ ક્યાં ધામમાં જવું છે? એ મહારાજ, મને એ ધામ ક્યાં ધામની ખબર ન પડે હો. મને તો જ્યાં ગોપાળાનંદ સ્વામી હોય, બ્રહ્મચારી મહારાજ હોય, બસ એ જ્યાં હોય એ ધામમાં જવું છે એમ. અને એમની માને પછી આપણે જાણીએ છીએ એમ કે બધી વાતો કરી, આર વડોદરાનું રાજ આપ્યું હોય તો, દિલ્હીનું રાજ આપ્યું હોય તો, ધીમે ધીમે કરતા કરતા મહારાજ કે અક્ષરધામનું રાજ આપ્યું તો મારી જે કહેવાનો ભાવ હતા એ તો સમજતા નહોતા કે મહારાજ શું કહેવા માગે છે એમ. તો સારું, તમારા દીકરાને અક્ષરધામનું રાજ આપ્યું એમ. અને મહારાજ ધામમાં લઈ ગયા. ધામમાં ગયા પછી પણ હે વાંજા કમરસી વાંજાની આ ખાટલો ઉપાડ્યો હતો ને, એટલું ઋણ મહારાજે ચૂક્યું એમ કહેવાય છે. નવાબે દેખ્યું ને તો નવાબની ચાર આંખો થઈ ગયો, કારણ કે હિન્દુમાં તો નહીં પણ મુસલમાનોમાં નાના મોટા દરેક હોય ને એ બધા કાંધ આપે એમ. એટલે નવાબને પણ જોયું, ઓહો આ સ્વામિનારાયણ ખુદા પરવર દિગાર જોવો તો ખરા, જીવતા જીવતો એમના ભક્તોનું ધ્યાન રાખે છે પણ મૃત્યુ પછી પણ એને કાંધ દે છે એમ. એટલે એને તો ઉલટા ભગવાનપણાનો પરવર દિગારનો ભાવ વધારે દ્રઢ થયો એમ. તો કહેવાનું એટલે મહારાજે લખ્યું છે કે કોઈ ભગવાનના ભક્તને આડો જઈને કોઈ ઘાયલ થાય, મૃત્યુ પામે, તો પણ એના પંચ મહાપાપ એ પણ નાશ પામે છે એમ. પંચ મહાપાપ કર્યા હોય પણ કોઈ ભગવાનના ભક્તને કે કોઈ ભગવાનના એવા સંતને મદદમાં આવ્યા હોય તો મહારાજ કે પંચ મહાપાપ બળીને ભસ્મ થઈ જાય છે. અને શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ભગવાનના ભક્તને વિપરીત દેશકાળ હોય અને મદદ કરવાની ભાવના નથી થતી, પોતાનું અંતર દ્રવતું નથી, તો એને પથ્થર હૃદય કીધા છે. એનું હૃદય નથી પણ પથ્થર છે. ભગવાનના ભક્તના દુઃખનો પ્રસંગ સાંભળે, જે પોતાથી થાય, કંઈ સંપત્તિથી મદદ કરવી એવું નહીં, પોતાના દેહથી પણ મદદ કરે. અરે કંઈક આફત આવી હોય અને દોડીને પૂગે. મહારાજે કીધું ને કે કોઈક ભગવાનને ભગવાનના ભક્તનું ઘસાતું બોલતો હોય ત્યાં દબાય નહીં, તીખા વેણ જેવું વચન જેવું મારે, હો બાણ જેવું, તીખા બાણ જેવું વચન મારે એમ. કે ભાડ છે મારા ભક્તનું, મારા સાધુનું માથું બોલ્યો તો જો ત્યાં દબાય નહીં, કે એને વળી સારું નહીં લાગે, એને ખોટું લાગશે, એમ ન થાય. તો એ ભક્તપણું નથી. ભક્ત છે એ તો તરત એનો પક્ષ લઈને ઉભા રહીએ. અને એવા જ્યારે ભક્તનો પક્ષ રાખે ત્યારે મહારાજ કે એના ગમે તેવા પાપ હોય તો બળીને ભસ્મ થાય છે. ગુંદાળી ગામના કાઠીનો પ્રસંગ, હે બે ભાઈઓ મામાના સાધુ, હે ત્રણ દિવસના ભૂખ્યા હતા, માએ રસોઈ આપવામાં સીધો સામાન આપ્યા અને ખીચડી બનતી હતી. ગામના ગઢેરા દરબાર એને દ્વેષ, એટલે ગામના આપ્યા હતા માણસને મોકલો જાતો, એ ઓલા ભાઈને ત્યાં ઓલા સ્વામિનારાયણના મુંડી આવ્યા છે, જાઓ તગડી મૂકો કાઢી મૂકો. એટલે ગયા એટલે કીધું કે ભાઈ જો ખીચડી ચડે, ખીચડી જમીન અમે વ્યાજ આવું એમ. ત્યાં તો બાપુ થોડી ખીચડી ચડી રહ્યા પછી ખીચડી જમીને વ્યા જાય. અરે જમશે તો આપણું ગામ બગડશે, બોલો હે આપણે આપણા ગામનો અન્નો કણીકો એના પેટમાં જાય તો ગામ બગડશે આપણું, બોલો. અને કહેવાય છે કે ખીચડી હજી તો રંધાતી હતી, વાસણો ફોડી નાખ્યા, સંતોને ધક્કા મારીને કાઢ્યા. માં હતી, દીકરાઓ તો બે વાડીએ ખેતરે ગયા છે, આવ્યા અને માને કકડતી જોઈ, માં કેમ તું રડે છે એમ. તો કે મારા પેટે તમે એ પથ્થર પાયકા હોત તો સારું હતું, તમે દીકરા થયા અને મને આવી રીતે, મામાના સાધુને આવી રીતે આ ગામના ગરઢેરાએ તગેડી મૂક્યા અને બે ભાઈઓએ નેમ લીધી એમ કે મામાના સાધુનું વેર લઈને અમે પાછા વળશું એમ. તલવારો લઈ અને ગામના ગરઢેરા ચોપાદરમાં ચોરામ બેઠા છે. એટલે એ મારા મામાના સાધુએ કોનું નામ લીધું, કોને તેગડા છે? એટલે ગામના ગરઢેરા છે ઊભા થઈને કે મેં તેગડા, મેં જ્યાં એમ કીધું બે ભાઈ જેમ સિંહને જેમ ત્રાપ મારે ને ત્યાં ને ત્યાં પૂરા કરી દીધા. તલવાર મોઢામાં લઈને ભાગ્યા ત્યાં ગામ પાછળ પડ્યું, પણ જતા જતા બે બલિદાન દીધા મામાના સાધુ માટે. આ બાજુ ગઢપુરમાં મહારાજ લીમડા નીચે સભા બેઠાય છે અને મહારાજ ત્રણ વખત બોલ્યા કે મુક્તાનંદ સ્વામીને હરે કલ્યાણ. બે ભાઈઓનું મુક્તાનંદ સ્વામીને હરે કલ્યાણ સભામાં સામે બેઠા હતા એને તો કાંઈ ખબર નહીં. મહારાજ આ કોની વાત કરો છો? મહારાજ કે આજ મામાના સાધુ માટે બે ભાઈઓએ પોતાના જીવના બલિદાન આપ્યા છે, એમનું મુક્તાનંદ સ્વામીને હરે કલ્યાણ. બોલો હવે કઈ સાધના, ક્યાં મુક્તાનંદ સ્વામીની સાધના, કેવી મુક્તાનંદ સ્વામીની ભક્તિ, અને ક્યાં મામાના સાધુ માનીને. હે, મામાના સાધુઓ પોતાના નહોતા, મામાના સાધુ માનીને પણ પક્ષ રાખી અને પોતાના જીવનું બલિદાન આપ્યું તો મહારાજે મુક્તાનંદ સ્વામી હારે કલ્યાણ કર્યું. મહારાજ કે બે ભાઈનું મુક્તાનંદ સ્વામી હારે કલ્યાણ લ્યો. એટલે આ ભગવાનના ભક્તોને મહારાજ કે આમાં આત્મનિષ્ઠા પહેલે આવી કે જો દેહરૂપ ન હોય દેહભાવ તો ભગવાનના ભક્તોનો અભાવ ક્યારેય આવે નહીં. કાંઈક આપણને કીધું એટલે મહારાજે લખ્યું કે કોક ભગવાનના ભક્ત આપણને કાંઈક વઢે દખે તો જળના કંઈક સ્વભાવ ઘસાય તો પાણીમાં જેમ લીટો કરે ને જળમાં લીટો કરે એની પેઠે ભૂલી જતા શીખવું એમ, અને ભૂલી જતા ન શીખે અને આટી પાડ્યા રાખે તો એ ભગવાનને ગમતું નથી તો આપણે ભગવાનના ભગત નહીં તો એ જે જગતના છીએ આપણે. મહારાજને ગમતું નથી એમ. એટલે જ્યાં સુધી દેહભાવ પડ્યો છે ત્યાં સુધી કોઈક સારા કહે કે કોઈક નરસા કહે તો એ ભાવથી પર થવા માટે હે ભગવાનના ભક્તને મહારાજ કે દે આત્મનિષ્ઠા દ્રઢ કરવી એમ. આત્મનિષ્ઠાનું અનુસંધાન હોય કે આપણે તો આત્મારૂપ છીએ, ભગવાનના ભક્ત છીએ એમ. કોઈક આપણને કદાચ કહે અરે વાંક ન હોય ને કહે, મને આપણી ભૂલ ન હોય ને કહે, અને છતાં એને સહન કરી લઈએ તો એ શું કહેવાય? એ ભક્તપણું છે. એનો ક્યારે અંતરમાં અભાવ નથી આવતો તો એ આત્મનિષ્ઠા છે એમ. કારણ કે દેહને કીધું ને, આત્માને તો કંઈ લાગતું નથી, એને નથી ગાળ કંઈ લાગતી, છતાંય પણ જ્યાં સુધી દેહભાવમાં છીએ ત્યાં સુધી ભગવાનના ભક્તનો વાતે વાતે અભાવ આવે છે, અને એ અભાવથી જેટલું નુકસાન છે એટલું કદાચ આપણે ભક્તિ ઓછી કરીએ તો નુકસાન ન થાય. ભગવાનના ભક્તના અભાવે કરીને મહારાજ કે જીવનો નાશ થઈ જાય લ્યો, ભગવાનને ગમતું નથી એમ, અને છતાંય આપણે આ સ્વભાવ રાખીએ. અને બીજું કીધું જગતનું નાશવંતપણું, વહેલો મોડો આ પદાર્થ જે કંઈ દેખાય છે વસ્તુ પદાર્થ વ્યક્તિ એ નાશ થાય છે એમ. દેખીએ છીએ અને છતાંય આપણે મનાતું નથી કે આ પણ દેહ નાશ થવાનું છે એમ. તો જ્યારે બાજન રાજાની વાત આપણે ઘણી વખત સાંભળી છે કે એક વખત આપણે પણ મરવાનું છે, ઊંટ જતા હતા સેના પોતાનું લશ્કર જતું હતું અને ઊંટ મરી ગયું રસ્તામાં, તો કે કેમ આ સેના બધું લશ્કર ઊભું રહ્યું એમ? તો કે જાપના એક ઊંટ મર ગયા, ત્યાં આવીને જોયું અને મરવાનો શબ્દ પહેલી વખત સાંભળ્યો એમ, મૃત્યુ થાય છે એમ. કે સબ કુછ હૈ ઉસમે પૂંછ હૈ મુંહ હૈ, તો કે જાપના ઉસમે નૂર ચલા ગયા, તો કે આપણું યાદ થવાનું છે, તો આપણું યાદ થવાનું છે એક દિવસ, આપણે મરવાનું છે. બહુ બોલાવ્યું બાજંદે, બહુ બોલાવ્યું પણ ઊઠી ન શકે ઊંટ્યું, તેને કરી તન ત્રાસ ઉપીનો, લીધી ફકીરી છોડ્યો ફંદજી. ફકીરી લઈ લીધી અને એની બાજંદ રાજા જ્યારે ફકીરી લીધી, એક પાટીઓ રાખતા હતા રસોઈ બનાવવામાં, એ નાવામાં, એને એક જ વાસણમાં. હો એક વખતનો સમય કેવો હતો, 300 ઊંટ ઉપર તો મોદીખાનું એમ, રસાલો બધો એનો હોય 300 ઊંટ ઉપર એમ. એટલે એક વખત ઉતાય છે ને કંઈક બાજુમાં પાટીઓ પડ્યો હોય છે, ત્યાં કૂતરું આવી એને ઓલા ખીચડી રાંધતા હોય ને, એટલે સહેજે રાંધેલું પાત્ર હોય એટલે સહેજે કંઈક આમાં પડ્યું છે ખાવાનો ભાવ થયો, નાખ્યું મોઢું અને લઈને ભાગ્યું. એટલે જોઈ રહ્યું આમ, ઓહો હો 300 ઊંટ ઉપર રસાલો હમાતો નહોતો, આજે કૂતરું લઈને ભાગ્યું જાય છે એમ. એટલે મનમાં મનમાં પોતાને હસી આવી એમ. પણ ક્યારે? કે જગતના નાશવંતપણાનું અનુસંધાન થયું કે આપણે પણ મરવાનું છે, હે, ત્યારે બધો રાજ ઠાઠ વૈભવ, હે, સંપત્તિ સત્તા બધું છોડીને ફકીરી લઈ લીધી. એટલે મહારાજ કે જગતનું નાશવંતપણું અને ભગવાન, તીજું ભગવાનનો મહાત્મ્ય, ભગવાનનો મહિમા સમજાય તો પછી એને ભગવાન કે ભગવાનના ભક્તનો અભાવ અવગુણ ક્યારેય એને આવતો નથી એમ. પણ મહાત્મ્યમાં ખોટ છે એટલે કાંઈક ભગવાનના ભક્તનો વાતે વાતે અભાવ આવે છે એમ. એટલે મહારાજે લખ્યું કે ભગવાનનો અભાવ કદાચ આવે ને તો ભગવાન માફ કરે, પણ ભગવાનના ભક્તનો અભાવ અરસ પરસ અંદર ભેળા રહેતા હોય આપણે અને અરસ પરસ કાંઈક બોલવાનું થાય, કાંઈક સ્વભાવ ઘસા સ્વભાવ ઘસાઈ ગયા, ભેળા રહેવાનું થાય ને, એકાએકી વનમાં ફરતા હોય એના થોડા સ્વભાવ ઘસાય, હે, એકાએકી ફરતા હોય ને સ્વભાવ ન ઘસાય એમ. ભગવાનના ભક્તને યારે કાંઈક સ્વભાવ ઘસાતા હોય, કાંઈક બોલાચાલી થાય તો જળમાં જેમ લીટો કરે એમ એક ફેર એક લીટો થઈ જાય એમ, વાર ન લાગે એમ, એમ ભગવાનના ભક્તને સાથે કાંઈક બોલાચાલી કે કાંઈક સ્વભાવ ઘસાણા હોય તો એની માફી માગતા શીખવું એમ. માફી માગે એટલે ગુરુ મહારાજ ઘણી વખત કહે ને કે જતું કરે ને એનું કાંઈ જાતું નથી, જાતું કરે એનું કાંઈ જાતું નથી, બોલો, એનું બધું રહે અને પકડ રાખે એનું કાંઈ રહેતું નથી. એટલે જાતું કરતા શીખે ભગવાનના ભક્તને અરસ પરસ. આ વચનામૃતનો સાર એટલો જ છે કે અરસ પરસ સમજવાનું એ છે કે ભગવાનને ભગવાનના ભક્તની ક્યાંક વિપરીત દેશકાળ આવે ત્યારે ભક્તને મદદ કરતા શીખીએ, એના દુઃખમાં કંઈક ભાગીદાર થતા શીખીએ. જેમ કમળસિંહભાઈ ઝીણાભાઈએ જેમ દુઃખના ભાગીદાર થયા તો મહારાજે ઠેઠ ક્યાં સુધી નોંધ લીધી એમ કે હવે અમારું ભક્તનું ઋણ અમે ચૂક્યું એમ. જ્યારે નનામી મૂકીને દામોદર કુંડે ત્યારે મહારાજ એવું બોલ્યા કે અમારા ભક્તનું ઋણ આ ચૂક્યું અમે, કારણ કે અમારા ભગતની સેવા કરી હતી તો અમારે સેવાની, ભગવાન પોતે સેવા કરે છે એમ પોતાના ભક્તની એમ. કાંઈક દુઃખ આવ્યું હોય તો પોતે દોડીને પૂગે છે એમ કે મારા ભક્તને કષ્ટ આવ્યું છે એમ. એટલે ભગવાનને પણ પોતાના ભક્તની સેવા કરવામાં બિલકુલ સંકોચ નથી એમ. નાના થવું પડે તો નાના થાય છે એમ, સેવક થાય છે એમ. રૂપરામ ઠાકરની આપણે ઘણી વખત વાત કર્યા છે, પોતે વૈદ હતા, દૂર પ્રદેશમાં પંચમહાલ અના જંગલ જાળીમાં ગયા છે અને આવતા હતા અને પોતે મહારાજે ભૈયાનો વેશ લીધો કે મારો ભગત આવે છે, નીકળો તો છે પણ આ અંતરિયાળ જગ્યા છે, આમાં આપણો ક્યાંક અટવાઈ જાય છે, રાત્રિનો સમય છે, અંધકાર છે. પોતે ભૈયાનો વેશ લીધો, આવ્યા, જમાડ્યા, સ્નાન કરાવ્યું, એટલું નહીં, પગ દાયબા, મોટી ઉંમર છે રૂપરામ ઠાકરની, મોટી ઉંમર છે. સવારમાં ઉઠે, પૂજાપાઠ કરીને આમ જ્યાં નીકળવાના થાય ને પાછું વળીને જોવે ત્યાં કેવું મકાન અને કેવું કઈ જગ્યા, કાંઈ નહીં. વિચાર થયો અંતરિયાળ કોણ હોય મારા ભગવાન સિવાય, અરર ધ્રાસકો લાગ્યો કે મને જમાડ્યો એનો તો મારે વાંધો નહોતો, પણ ભગવાને મારા પગની ચરણ સેવા કરી, હવે તો જ્યાં હોય ત્યાં જઈને માફી માગું. અને આપણે જાણીએ છીએ એમ આવ્યા પોતાના ઘેરે, ઉમરેઠ નહીં જતા, સીધા કંઈ ખંભા સમાચાર મળ્યા, ખંભાથી કારિયાણી ગયા, કારિયાણીથી ગઢપુર આવ્યા, દાદાના દરબારમાં મહારાજ બેઠા હશે સભા ભરીને, જઈને મહારાજને દંડવત કર્યા અને મહારાજની પાસે જઈ અને રડવા જ મીંડ્યા, આક્રમ મીંડ્યા કરવા, અરે ભગત પણ કેમ રડો છો, અરે મહારાજ એ મને જમાડ્યો, સ્નાન કરવા જળ આપ્યું એનો તો કાંઈ વાંધો નહોતો, પણ તમે મારા ચપક દાયબા. મહારાજ કે રૂપરામ એ અમારા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બે બે મહિના સુધી તમે એને રાખો છો ને એની સેવા કરો છો ને, તે અમારી જ સેવા છે ને, રાત્રિ દિવસ ખડે પગે તમે રહ્યો છો એની સેવામાં, એ કોની સેવા છે? એટલે ભગત ઓછું લાવવામાં એ અમારી સેવા છે. જો સેવા સંતોની કરતા હતા, પણ માનતા મારા શું કે મારી સેવા કરે છે. એટલે સંતો ભક્તને, અને મહારાજે પણ વચનામૃતમાં લખ્યું છે કે ભગવાન અને ભગવાનના ભક્તને જ્યારે સેવા મળે ત્યારે પોતાનું બહુ મોટું ભાગ્ય સમજવું એમ, પોતાનું બહુ મોટું ભાગ્ય સમજવું એમ. અને એ સેવા એ કરીને મહારાજ કહે, જેમ પોતાના દેહના સગા સંબંધીનો, મા બાપનો, દીકરાનો જેમ પક્ષ રહીએ છે, એમ ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ રાખવો એમ. પક્ષ રાખીને જીવે અને વિપરીત દેશકાળમાં પોતાથી થાય એટલું એમ, પોતાથી સંપત્તિથી દેહ કરીને કોઈ દ્વારા મદદ કરે છે તો મહારાજ કે બ્રહ્મત્યાદિ પંચ મહાપાપ છે એ પણ નાશ પામે છે. એટલે શાસ્ત્રોમાં જીવનું કલ્યાણ થવા માટે, ભગવાનમાં આત્મબુદ્ધિ કરવા માટે ભગવાન અને ભગવાનના સંત કે ભગવાનના એવા ભક્તની જ્યારે સેવા કરે છે ત્યારે એને ભગવાનમાં હેત થાય છે અને ભગવાન એને વરે છે. એમ ગોપીઓને શું કામ વૈરાય એમ, હે, એની ભક્તિ એવી હતી. કામ કરતી હતી ઘરનું, પણ છતાંય નજર કૃષ્ણ સામે હતી એમ. આંગણું વાળતી હોય, વાસીદું કરતી હોય, મારું આંગણું ચોખ્ખું હોય ને તો કૃષ્ણ પધારે એમ, કાનો આવે એમ. એટલે ભગવાન છે એ એવી ભક્તિને વરે છે એમ. એટલે ભગવાનમાં આત્મબુદ્ધિ કરવા માટે ભગવાનના ભક્તની સેવા જ્યારે પોતાને મળે ત્યારે બહુ મોટા પોતાનું ભાગ્ય સમજીને કરવી, તો એ સેવા એ કરીને ભગવાનમાં હેત થાય, ભગવાનમાં આત્મબુદ્ધિ થાય, હે, અને એવી હમદર્દી, એવી દાજ થાય ભગવાનના ભક્ત માટે, ભગવાનના સંત માટે, તો જીવનું કલ્યાણ છે ને એ બહુ ઓછા સાધનથી બહુ મોટું કામ થાય. એટલે આ વચનામૃતમાં સાર તો એટલો છે કે ભગવાનના ભક્તનો પક્ષ રાખવો અને આપણો દેહભાવને દૂર કરી અને ભગવાનના ભક્તને સાથે કંઈક બોલાચાલી થાય તો જળમાં જેમ લીટો કર્યો હોય એ લીટાની પેઠે એક થઈ જવું, પણ કાયમી આંટી ન રાખવી એમ. કારણ કે ભગવાનને ગમતું નથી એમ. ભગવાનના ભક્તની સાથે આપણે બધાએ ભગવાનના ભક્ત અરસપરસ કહેવાતા હોય, સેવા કરતા હોય તો ચૂક તો થાય, મારી એ થાય, તમારી એ થાય, પણ કાંઈક આપણને કોઈક યાદી આપે ને ત્યારે એ યાદી નથી આપતા, પણ ભગવાન આપણને યાદી આપે છે એમ સમજીને આપણે જો સવડું લેતા શીખે તો જીવનું બહુ મોટું કામ થાય, અને આંટી પાડે તો ભગવાનને ગમતું નથી. એટલે માટે લખવું કે ત્યાગે યુક્ત હોય, તપે યુક્ત હોય, અરે ધર્મે યુક્ત હોય, અને છતાંય પણ કલ્યાણમાં ભગવાનને ભગવાનના ભક્તમાં દુઃખે કરીને એનો જીવ દ્રવતો નથી તો મહારાજ કે બધું શું છે? વૃથા છે. ત્યાગ રાખે, તપ કરે, ધર્મ પાળે, એ બધું વૃથા છે એમ. એક કલ્યાણમાં મદદ કરતું નથી એમ. ભલે તપ કદાચ ઓછું કરતો હોય, ત્યાગ ઓછો હોય, પણ ભગવાનને ભગવાનના ભક્ત સાથે આત્મબુદ્ધિ છે અને વિપરીત દેશકાળમાં ભગવાનના ભક્તને માટે પોતે બની, જેટલું પોતાથી થાય એટલું બની કરે, છૂટ કરી છૂટે છે, તો જરૂર મહારાજ એના ઉપર રાજી થાય છે. એટલે આ મહારાજનો વિક્ષેપ ટાળ્યાનું અને સુખી રહ્યાનું હે મહારાજે આ ત્રણ ઉપાય બતાવ્યા છે. મહારાજ કે જો એ દ્રઢ રાખે તો એને સંસારમાં વિક્ષેપ આવે, અને ભગવાનના ભક્તને જ્યારે દુઃખ આવે ત્યારે જરૂર દુઃખી થવું, હે, એ વિક્ષેપ નથી, એ તો ઉલટા ભગવાનમાં હેત થવાનું સાધન છે. દુઃખ નથી થતું એ તો મહારાજ કે કેવો છે? આપણે તો બધા સાધુ સરખા, કેને સારો નરસો કે એ તો મહારાજ કે વિમુખ છે. અને બીજો કોને કીધો? ચાંડાળ અને વિમુખ જેવો ભગવાનના ભક્તનું દુઃખ દેખીને દ્રવતો નથી, દુઃખ નથી થતું, તો મહારાજ કે ચાંડાળ અને વિમુખ છે. એટલે ચાંડાળ અને વિમુખ ન થવું હોય તો ભગવાનને ભગવાનના ભક્તના સાથે પોતાના દેહ અને દેહના સંબંધીમાં જેવી આત્મબુદ્ધિ છે, જેવું હેત છે, એ વઢે દખે તો કંઈ ખોટું લાગતું નથી એમ ભગવાનને ભગવાનના ભક્તમાં એવું હેત કરી રાખવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. લો, માં બાંધવા ન જાય, બાંધે નહીં. અને આ ઝઘડા ન થાય એટલે પહેલાં આપણા ન્યા, હું ઘણી વાર હમણાં તો કીધું, આવી કથાઓ બહુ કીધી નથી એટલે, મેણ રાખતા મેણ હમળી ઉતાર, ખબર છે ને બધાને? બસ બધાએ આવા આવા મીણના લોંદા રાખવા ખિસ્સામાં. પહેલાં તો બટને મીણ જોડતા, અને કોઈ કામ કરે આમ કરે એટલે એને માય શીખવાડી રાખ્યું, જો તને જો બટને મીણ છોડ્યું છે ને હે, એટલે તને ઓલો ગાળી દે ને તો એ ગાળ ઉથલીને પડે એને વોટરપ્રૂફ નહીં પણ કહો બુલેટ પ્રૂફ. હા, હું બુલેટ પ્રૂફ થઈ ગયો, નારાયણ કવચ. કેટલું પોતી જાય, ખાવેલું હમળી હોતી રાખતા, એ ઝાડવાનું કંઈક ગઠોડા જેવું હોય પોચું પોછું ખિસ્સામાં, બહુ કરે ને તો ખિસ્સામાં જ કાઢ. હું સા હમળી હોતેર, હા હમળી હોતેર હોય તો ગાયડું ન પડે એવું, પણ માએ ઝઘડા ન થાય એવું કેવું શીખવાડ્યું. હશે બેટા એમાં હશે, એને ભલે ને કીધું આપણે એવું ઘણું, એ તારી માં છે ને. જો આપણે બીજાને દુઃખ થાય મુશ્કેલી થાય એવો સંકલ્પ કરીને તો આપણને જ દુઃખ થાય. આ જો આ સૂરજ છે ખોબો પરિણામ ધોઈને નાખી કોની માથે આવે, ભાગી જાય તો કંઈક તો રજ આવે ને. ઈશ્વર માટે બેટા તને એમ કીધું ને વનમાં જા તપ કર, એ બરાબર છે કે એણે કીધું, હું એ કહું છું કે વનમાં જા તપ કર, આરાધયા દોક્ષ જપાદ પદ્મમ યદિચ્છસે ધ્યાસનમ ઉત્તમો મત. એ દીકરા, તું ઉત્તમની જેમ સિંહાસન ઈચ્છતો હો તો તું જા વનમાં જા તપ કર, બસ એમાં. હા, તારી માયા કીધું ને હું કહું છું. એ ભીખ માગવી ને તો હજાર હાથવાળા પાસે માગવી, બે હાથવાળો દઈ દે ને કેટલુંક દેહે, શાસ્ત્રી મહારાજ એવું ઘણી વાર કહેતા, માગું તો હજાર હાથવાળા પાસે, બે હાથવાળો દે તો એ આપણને કેટલુંક દે, ભગવાન પાસે જા બેટા. જો તારા દાદા મનુ મહારાજ, પરદાદા બ્રહ્માજી બધાએ તપ કર્યું અને સાધના કરી અને સુખ મેળવ્યા છે, માટે વનમાં જા. એમની સેવાથી એમની ભક્તિથી જ એમનું શરણું લેવાથી જ સુખ થાય, ભગવાનના શરણથી જ સુખ થાય, બાકી દુઃખ ન ટળે. એમનું શરણ લેવાથી દુઃખ ટળી જાય. તળશે દુખડા નો આરો, મળશે સુખ નો કિનારો, શાણા થઈને શરણ લેવું શામનું. બેટા કોઈને કાયમ દુઃખ રહેતા નથી, કોઈને દુખડા ન કાયમ દમે છે, સુખમાં કોઈ સદાય ના રમે છે, સૂર્ય ચંદ્ર પણ ગગને ભમે છે, ઉગે પાછાએ ફરિયાથ મેં છે, હૈયે હિંમત ના હારો, જીવન આનંદે ગાળો, શાણા થરીને. હજી એક કડી બહુ સરસ. ફૂલડા ખીલે ને કરે માય જાય, ભરતી આવે ને ઓટ જ થાય, તડકા પાછળ છાયા છવાય, તડકા છાયા તેજી મંદી. આજના જમાનામાં શોખ દોખ, પાંચ વર્ષ પહેલાં કેવું હોય, પાંચ વર્ષમાં અરે 100 મહિનામાં કેવું થઈ જાય, એ ટાણે ભગવાનના ભક્તો અટાણે સામાન્ય સ્થિતિવાળા હોય ને મધ્યમ વર્ગે એને પૂછી કેમ છે, તો કે સ્વામી મંદી તો છે પણ ભગવાન વ્યવહાર રાખે. મેં કીધું જો મંદી છે તો એ મધ્યમ વર્ગ, સામાન્ય નોકરી, સામાન્ય ધંધા, તો મજૂરી બે પાંચ મજૂરો હોય કારખાનામાં, બીજે ત્રીજે એનો ખર્ચ નીકળે, લાઈટ બી નીકળે ને ઘર હાલે ગણું, ક્યાં કાયમ થોડી મંદી રહે. ભગવાનના આશરા હોવાથી, શરણો હોવાથી ભગવાન એને દુઃખના સમયમાં ધીરજ આપે. એટલે અંગ્રેજો બધા ઇન્ડિયનોને ફિલોસોફર કે, એક એક ઇન્ડિયન ફિલોસોફર, ફિલોસોફી એની પા. કેમ? તો કે કોઈના ઘરમાં ચોરી થાય સારું લાગે ભાઈ, અહીંયા 5000 લઈ સારું લાગે, પણ 5000 લઈ જાય ને પછી એવા વિચાર કહે છે કોઈ નસીબમાં નહીં હોય, એ આપણે બેક ધોકા તો નથી, મેં બેક ધોકા મારીને ગયો તો હું કરે, કમાઈ લેવું બીજું શું કરવું હશે, અને બેક ધોકા માર્યા હોય ને તોય પાછું ફિલોસોફી હશે, હાવ તો મારી નહીં ક્યાં. એક વરાપનો ઘા લાગી ગયો હતો, 2 મહિના ખાટલો આવી છે, હાજા થઈ જાઓ, લ્યો આ પોઝિટિવ થિંકિંગ, તે સિવાય છૂટકો જ નથી. જ્ઞાની ઓર અજ્ઞાની કો, જ્ઞાની ઓર અજ્ઞાની કો દુઃખ દોને કો હોય, પણ જ્ઞાની કાટે જ્ઞાન સે, અજ્ઞાની કાટે રોય. બેટા તું વનમાં જા, અને ભગવાનનો આશ્રય લેવાથી મોટો સુખ મળશે. અને જો આપણે ક્ષત્રિયોના દીકરાઓ રજવાડા, પપ્પા શેલે તો વન જ છે આપણે માટે, ખબર નથી બધા દાદાઓ વનમાં ગયા હોંપી હોંપી, એ છેલ્લે વન છે, પણ મારા દીકરા તું અટાણથી વનમાં જા ને, એ થોડું કટાણું કહેવાય, કારણ કે તું 5 વર્ષનો વનમાં જા. એ વનમાં જવાના વારા તો અમારા કહેવાય, વનમાં તો અમે જઈ, એને બદલે મારા ફૂલ જેવો દીકરો વનમાં જાય, શું કરી બેટા, પણ જા. એમાં હું વનમાં જાઉં તો તારું ઘરમાં કાંઈ માન નથી, આજ મને ખબર પડી, એટલે તું અહીં નોખી રહેશો, એમાં તો તું એ વનમાં આવી લે. અરે દીકરા હું ક્યાંથી વનમાં આવું, બેટા હું તો સ્ત્રી છું, હું સ્વતંત્ર નથી, હું પતિ ભલે હું જે હોય તે, લગ્ન કર્યા પહેલાં દીકરીઓ બાપ કેમ કરવું જોઈએ, બસ. આજના જમાનામાં કે અમે સ્વતંત્ર છીએ અને 2 વાગે આવે ને પછી મુશ્કેલી થાય તો કોઈ શું કરે ભાઈ. એ હરિભગતની દીકરીઓ હોય, વહુઓ હોય, શક્ય હોય તો બહુ મોડું એકલા ક્યાંય જવું નહીં, 11-12 વાગે ઘરે આવી જવું, ભણતા હોય દીકરીઓ જે હોય, હરિભગતની દીકરીઓ અને બીજી દીકરીઓમાં ફેર ઘણો હોય કે આ મા બાપની આજ્ઞા મરજી રૂચિમાં જ રહે. હા અમે તો ને 11-12 સાયન્સવાળા છોકરાને હું 5-10 વર્ષથી આ કહું છું કે એલા છોકરાઓ તમે 12માં ભણી લીધા પછી એન્જિનિયર થાઓ, ડાક્ટર થાઓ, અટાણે તો ઠીક છે કિલ્લામાં રહીને લડો છો અમારી આઈડિયા, પણ પછી ખુલ્લા મેદાનમાં લડવું પડશે, સહશિક્ષણને લીધે બધું ભેળું હોય છે, ભાઈ ભાઈ 1 વર્ષ ને 2 વર્ષ પછી મનસે એ થવા, પછી ધીમે ધીમે પછી ભણવામાં ધ્યાન નહીં દો અને પછી એમ થા આવે આપણે બે હા પછી તમે ભણશો નહીં એટલે છોકરાઓ તમે મામારી પણ રહ્યા છો પણ તમને અમે ખાતું છીએ તો કહી છીએ કે માનો કે એમ લાગે કે કોઈ છોકરી તમને એમ લાગે કે વધારે યાદ કરે આ તે બધી આવી વાતો કરે તો તમે છોકરાઓ કહેજો કે ભાઈ મારે હજી ગ્રેજ્યુએટ થવું છે અને ગ્રેજ્યુએટ થયા પછી મારે MD પણ કરવું છે ત્યાર પછી હું લગ્નનો વિચાર કરીશ એમાં પણ મારા મા બાપ કહે એમ કરીશ હો લ્યો કેટલા સુખિયા થઈ જાય મા બાપ આજના જમાનામાં કારણ કે અમારી પાસે ઘણા આવતા હોય પાછા અમે મોટા કહેવાય એટલે અમારી પાસે તો આવા કેસ આવ્યા જ કરતા હોય અમે પછી શું કરીએ પછી છોકરો ક્યાંક હોય વળી ભોનભન કરીએ ને મા બાપ કેમ કરવું ને વાતો કરી એટલે તે પછી હું 10-12 વારથી આ હું કહું જ એકવાર તો કહું મા બાપને ચિંતા તો નહીં એમાં તું એટલે લગ્ન કર્યા પહેલા કન્યા મા બાપ કેમ કરવું પરિણા પછી સ્ત્રીએ ધણી કેમ કરવું સાસુ સસરા કેમ કરવું કોઈ સંજોગોમાં ધણી ગુજરી જાય અને સાસરિયામાં રહીને દિવસો કાઢતા હોય તો સાસુ સસરા એની આજ્ઞા જેઠાણી જેઠ અને જુવાન દીકરો હોય તો દીકરો કેમ કરવું સત્સંગી જીવન મહત્વ લખ્યું છે 25 વર્ષનો દીકરો હોય તો પછી દીકરાની રૂચિમાં માયે રહેવું કેમ એનું વ્રત ભંગ ન થાય એને કાંઈ જીવનમાં મુશ્કેલી ન આવે એટલા માટે કોઈ પરાધીન નથી કોઈ ઓલું નથી પણ દુઃખ ન આવે એટલા માટે માં તું એટલા હું ક્યાંથી આવું હું તો અહીં છું એમાં તો પછી મને વનમાં ભીખ ન લાગે અરે બેટા ભીખ ન લાગે ભગવાન તારી ભેગા જુઓ અમે સંતો જનોય રાખી બ્રાહ્મણો જનોય રાખે બળે બદલી હોય ઘણા ક્ષત્રિયો પણ જનોય રાખતા હોય છે જનોયનો હું અર્થ જનોયમાં 3 તાગડા હોય દોરા એક દોરામાં 3 હોય સંતોષ જનોય બનાવે તો આપણે બજારેથી લીધેલી સંતો ટૂંકમાં ગુરુકુળમાં નથી વાપરતા આ જનોય 4 આંગળીને આમ આમ કરે લગભગ 91 વખત એવું કંઈક અને આમ કરે ને તો એ મંત્ર બોલતા જાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાયત્રી મંત્ર પછી એનું વળી 3 વડું કરે 3 વડું કરે એમ અને એને 3 ગાંઠ વાળે એક મોટી ગાંઠ હોય 3 ગાંઠ એ બ્રહ્મા વિષ્ણુ મહેશના પ્રતિક રૂપે છે મોટી ગાંઠ વાસુદેવના પ્રતિક રૂપે ભગવાન વાસુદેવ જનોય પહેરે આ ખંભે એટલે એને એમ થાય હું એકલો નથી મારી ભેગા ઉપરવાળા ભગવાન પણ છે હું એકલો નથી મારી ભેગા ભગવાન છે દીકરી હાહેરે જાય તમે એકલા હો પણ 25 જણા બંદૂકવાળાને રખોપિયા હોય તો ભીખ ન લાગે કેમ તો કે મારી યાર રખોલા ઓલું રખોપિયા કેટલા બધા એકલા હોય તો ભીખ લાગે એટલે મને ગાંધી બાપુ નાના હતા આપણે બધી વાત જાણીએ છીએ દાસી રંભા કે રાધા જે હોય તે એને કીધું મને ભીખ લાગે ઓવડામાં અંધારો અરે બેટા રા મોહન એમાં છે ને ભીખ લાગે તો કે નહીં અંધાર હોય તો એ જો આપણે અંધાર હોય કે ગમે ત્યાં જઈએ રામ રામ રામ કરીને એટલે ભીખ ન લાગે મોહન મોહનને જાણે ગુરુ મંત્ર મળી ગયો એમ મહાત્મા ગાંધી નાના હતા ત્યારથી રામ રામ એ વૈષ્ણવ હતા રામ રામ રામ બસ છેલ્લે ગોળી લાગી તો હે રામ કરતા શરીર છોડ્યું જનામા જનામા મુનિ જતન કરાહી અંતરામ કહી આવતે નાહી જાણે બેટા આ જનની વાત કરતા એટલે આપણી સાથે ભગવાન છે એમ હિંમત રે અને હું એકલો મારે કંઈક એવું લાગે આડું આવડું કરવું છે તો બીક લાગે પણ 2 જણા હોય તો એની બીક લાગે ને ગાવડો હશે ભલે જીગરજાન મિત્ર જો કંઈ બગડશે તો આપણે બધી પોલીસો ખુલ્લી કરશે 2 જણા હોય તો હામાવાળાની બીક લાગે અને ભગવાન આપણી ભેળા એટલે 2 જણા આ જનોયનો અર્થ છે બેટા તારી ભેગા ભગવાન એમાં પણ હું હાવ નાનો, ભૂખ લાગે વનમાં, શું કરવું ખાવ? અરે દીકરા, ખાવાની ચિંતા કરાય, ભગવાન ભજવા જઈને ખાવાની ચિંતા ન કરાય. એ હાથીને હારો, ભેંસને ભારો, દેડકાને ગારો દે, હજાર હાથ વાળો, બધાને ખાવા દે. અજગર કરે ને ચાકરી અને પંછી કરે ને કામ, દાસ મલુકા કહ ગયે સબકે દાતા રામ. મારા દીકરા તારી ભેળા ભગવાન રહે શેર બન મે, મહામસ્ત બન મે, ઉસે તીન દિન મે વો રોજી મિલાતા, શકરખોર પંછી શકર નિત ગુઝારે, ખબર કર ખુદા કો વો આલમ ખિલાતા, મતંગન કો મન દે, કીડી કો કન દે, પયન દે કો ચંદે, જો બંદા જિલાતા, મુરાદમ કહે અકડ કૈસે ફિરતા, ખુદા શાહ ઐસા પકડતી રડારે. આ મુરાદમ કવિ થઈ ગયા. વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પણ મુસ્લિમ ભક્તો રહીમજી અને રહીમજી અને રસખાન, રસખાન મહાપ્રભુજીના વિઠ્ઠલનાથજી મહારાજના સેવકો હતા. તું જા બેટા, બેટા હું કહું છું મારા આશીર્વાદ. બેટા આ ભાગણી માને ક્યારે યાદ કરજે, આ ભાગણી માને યાદ કરજે. તું છો એટલે મારા દિવસો જાય છે, તું ગયા પછી કંઈ આવી. બેટા તું મને યાદ કરજે. બોલતા બોલતા માનું આયું ભરાઈ ગયું, પણ પાઇપીણેથી પાણી ન પડવા દીધા, નહીં તો દીકરાઓ પાસે ઉદાસ થઈ જાય. છોકરાને મૂકો આવે ને ગુરુકુળમાં, જૂન મહિનામાં એક જ દીકરો હોય, ક્યાંય શેતે શેતે અહીંથી હૈદરાબાદ જાય, ક્યાંય મુંબઈથી અહીંયા આવે. એ સાધુને ભળામણ કબાટ ગોઠવાઈ જાય, બધું થઈ જાય. અમે ઓફિસમાં હોય, એઠે હોય, આવે સ્વામી મારા દીકરાને મૂકતો જાઉં છું. સારું બાપા, કાંઈ ચિંતા કરતો સ્વામી, મારા દીકરાને ધ્યાન રાખજો. પડખે બોયો સ્વામી, મારે એક જ દીકરો છે, એનું ધ્યાન રાખજો. બોલી ન શકાય, હૈયું ભરાઈ જાય, ગળું રૂંધાઈ જાય, પણ પાંપણમાંથી પાણી ન પડવા દે. જો પાણી પડી જાય ને છોકરો દેખી જાય તો એને હોરવે ને કાં હારે હાલે ને કાં બેદીમાં ભઈ આવે. સુનીતી માથાને હૈયું તો ભરાઈ ગયું, બેટા મને યાદ કરી. જો રસ્તામાં તેને કોઈ ગાયું મળે, સાધુ મળે, બ્રાહ્મણ કરજે, બ્રાહ્મણ મળે તો વંદન કરજે બેટા. વળી એમ થયું મારો દીકરો ત્યાં જાય અને આ માયા આવા વેણ કવેણ માજાશે, એને સંભારે તો એ રાગ દ્વેષ કાઢીને જવું પડું. દ્વંદ્વાથી તો ભવ અર્જુન, શોક દુઃખ હરખ શોક માન અપમાન દ્વંદ્વથી પર જાય. એમ બેટા, તો મારો દીકરો વનમાં જશો, મારું એક કયું કરીશ છેલું કહો ને માં. જો હું તો તને આશીર્વાદ દઉં, તું ભગવાન ભજવા જાશો તે તને વહેલા વહેલા ભગવાન મળે. પણ બેટા તને માએ કીધું કે તું વનમાં જા, એ માના આશીર્વાદ લેવા જા ને તો બે માતાઓને આશીર્વાદ મળે. માં ન્યા હું નહીં જાઉં, મને આમ કર્યું. એ બેટા એવું ન હોય, હું એકલી આશીર્વાદ દઉં, એના કરતાં બે માં આશીર્વાદ દે તો એ જા જા મારા દીકરો. એને તું જો પગે લાગવા જાય તો આને મનમાંથી રોહ ઓછો થઈ જાય. આપણે કોઈને દીખ્યા હોય એને જરાક બોલાવી કે ભાઈ જરા મેં તમને ઉતાવળે કહી દીધું હો, તો આપણને થોડુંક ઓલું ઓછું થઈ જાય ને એને થાય એ છે. આ બાજુ ધ્રુવજી વન તરફ ચાલ્યા છે. નિષ્કુળાયન સ્વામીએ કડી લખી, ધન ધન માતા ધ્રુવાતાણે કયા જેણે કઠણ વચન જી, રાજ સાજ સુખ પર હરી વેગે ચાલિયા વાનાજી જાનુની જીવો રે ગોપી ચંદની. ગોપીચંદ ને માતાને યાદ કર્યા, ધ્રુવજીના માતાને મેણું માર્યું તો એવી માને યાદ કર્યું. કેમ કે એ માને પણ ધ્રુવજી વનમાં આવી ગયા. હિતે છું આજે છોકરાને કોઈ ધખે વઢે હગીમાં રિહાઈ જાય, ભાગી જાય, ખાય નહીં, મેદી ગોતવા જવું પડે. તેદીના દીકરામાં અને આજના દીકરામાં થોડો કેવો ફેર લાગે છે. એ આજમાં ધખે તો ક્યાંય ભાગી જાય, તેદીમાં ધખતા અને વનમાં જતા. એક પતિવ્રતા સ્ત્રી મારા આશરે નાના એવા દીકરાને વનમાં મોકલે છે. વૈકુંઠનાથને ચિંતા થઈ, જેને જેનો આશરો એને એની લાજ. નારદજીને પ્રેરણા કરી, એ મસ્તક ઉપર ચોટી છે, હાથમાં વીણા છે, ગળામાં માળા છે, નારાયણ નારાયણ જપ કરે છે. ધ્રુવજીએ માએ કીધું તેમ વંદન કર્યા, ભક્તિમાન આયુષ્યમાન ભાવ બેટા. જ્યારે મુમુક્ષુનામાં પાત્રતા આવે છે ત્યારે ભગવાન એને સાચા સદગુરુની શોધ કરીને ભેટો કરાવે છે. પરીક્ષિત રાજા એમને વાઘેલા દરબાર ભાડેરના મુમુક્ષુ અને સ્વામી સતાનંદજી આદિ સ્વરૂપાનંદ સ્વામી મળ્યા. એક માનો ત્યાગ કર્યો તો આજ બીજી માતા મળ્યા. સાધુને માં સમાન કયા છે. માં રહેતા રાંધતા ખાતા પીતા શીખવાડે એમ સાધુ પણ આપણને સ્વભાવ છોડાવી ભગવાન પાસે કેમ સ્થિર થવું એવું શીખવાડે. કવિએ કીધું, માં તો હુવાડે પણ સાધુ એને જગાડે, માં સ્તનપાન કરાવે અને સાધુ એને જન્મ જન્મના ધાવણ મુકાવી ભગવાનને સુખે સુખ્યો કરે. નારદજી એને સામે મળ્યા છે. મુક્તાનંદ સ્વામીએ પદ ચાર બનાવ્યા. વચનામૃતમાં મહારાજે લખ્યું, સંતના મહિમાના પદો ગાઓ, અને મુક્તાનંદ સ્વામીએ પદ બનાવ્યા એની એકાદી કડી ગાઓ. જીરે સંત વાચાન સાચા ગણી, ગયો વનમાં રે ગયો વનમાં રે, ધ્રુવ નાન કરો બાળ પ્રગટ પ્રભુને તે પામ્યો, થયો અવિચળ રે થયો અવિચળ રે, જશ વાધો વિશાળ આદુર લભ દર્શન સંતના. મુક્તાનંદ સ્વામી આ પદો મહારાજે ગૌરાવી આ પદો છે. નારદજી મળ્યા અને નારદજી એની કસોટી લીધી કે છોકરા કઈ બાજુ, બસ મારે હવે વનમાં જવું છે તપ કરો. અરે વનમાં કેમ? તો કે મારી માએ મને આવું કીધું એટલે મને બહુ લાગી આવ્યું છે. અરે ભાઈ માં ન કહે તો કોણ કે છોકરા, તારે વનમાં જવું ત્યાં વન જોયું છે? કોઈ જોયું છે? ત્યાં સિંહ ફોટામાં જોયો પણ પાસે ઊભા છે. વન જોયું સિંહ ફોટામાં દોર્યું હોય એની પાસે ઊભું રહ્યું હેલું, એ તો જંગલમાં રહેતા હોય એ ઉભા રે, ઉભો રહેજે ઉભો રહેજે, સિંહના કૂતા સિંહના ગરના કૂતા ઉભો રહેજે. જવાહરચંદ મેઘાણીએ ગાયું, ઉભો રહેજે ગરના કૂતા. કે ભાઈ વન જોયું નથી ને હું જવું જાઉં નહીં મારા. અરે ભાઈ ને ખાવા મળે ને કોઠા બોરા મળે, તું છોકરા સમજ કાંઈક, એ હાલું નથી. એ ઋષિઓ રાફડા થઈ જાય તો એ રામ મળતા નથી, અને તારા જેવા છોકરાને મળે અને માં દરેક દીખા એટલે ભાગી જવાનું હોય. હાલ હાલ હાલ તારી માં પાસે આવ, તારા બાપુજી પાસે. નહીં મહારાજ, મારે તો વનમાં જવું છે. હું કહેશું હા શું ભાઈ નીકળો છું. ભગવાનને માર્ગે હાલે એને થોડીક પરીક્ષા થાય જ, બધાને હેલાઈથી રજા મળે એવું નહીં. અને થોડીક પરીક્ષા થાય ને ખીલો હવાલ હલાવે એ મન થોડુંક રેડી છે. સમજા, ઢોર બાંધવાનો ખીલો હોય, પાણા ખોડીને કોઈ ઉધરબી ને અને પછી હલાવે ખેડૂ કે ઢીલો નથી ને તો હજી બે પાણા મારી દે. નારદજીએ બધી વાતો કરી, પણ એ છે ને ડીગાની બહુ સારું. બસ નીકળ્યા. તત્તાત ગચ્છ ભદ્રમ તે યમુનાયાસ્તટમ શુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યધારે. યમુના કિનારે કિનારે પુણ્ય મધુવન, ત્યાં ભગવાનનું કાયમ સાનિધ્ય પણ છે, પ્રેમી ભક્તોને દર્શન દે છે આજે પણ હશે. ન્યા જા પવિત્ર જળમાં સ્નાન કરી આસન વાળી મંદ મંદ હસતા એવા ભગવાન નારાયણ પિતાંબરો ધારણ કર્યા, ચંદ્ર સમાન સુંદર નખ છે, કૌસ્તુભ મણિ છે વગેરે વર્ણન કર્યું. આ રીતે ધ્યાનની રીતિ કહી. અને તું ધ્યાન કરીને ધારણા કર્યા પછી આપણે બધા હોત માનસી પૂજામાં આવું કરવા જેવું છે, એટલે શ્લોક સંભળાવું. આ 8મા અધ્યાયમાં 50મા શ્લોકમાં નારદજી કહે છે એને ગુજરાતી, તું આવી રીતે નખશિખનું ધ્યાન કર. ત્યારે ધ્યાન કરતા કરતા મૂર્તિને હંભારતા હંભારતા એવા સંકલ્પો કરવાના બેટા કે મારી હામું ભગવાન એજથી જોવે છે, મારી હામું ભગવાન એજથી જોવે છે, મંદ મંદ હસે છે, વરદાયક હાથથી આશીર્વાદ આપે છે, હું એને સંભાળું છું એટલે મારી આમ મંદ મંદ હસે છે. આવી રીતે મંગળ મૂર્તિ ભગવાનનું ધ્યાન કરવાથી મન પરમાનંદમાં જલ્દી ડૂબી જાય છે. આવા હતી વિચાર કરી માનસી પૂજા કરીએ ને આપણે બધા આપણે અનુભવીશું. ઘણીવાર મન જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે કથાઓ બંને કથા ખૂબ સુંદર, આપણા જીવનને ઉર્ધ્વગામી બનાવે એવી કથાઓ આવી. વચનામૃત હતું વિક્ષેપ ટાળાનું, પક્ષ રાખ્યાનું. પૂજ્ય ભગવચરણ સ્વામીએ આપણને ખૂબ સુંદર રીતે મહારાજના અભિપ્રાયોને સમજાવ્યા. ભગવાનના ભક્તોની સાથે આપણે રહીએ છીએ તો ભગવાનના ભક્તો સાથે રહેતા હોય તો પક્ષ તો ન રહે, પણ ઘણીવાર વિક્ષેપ થાય ને ઘણીવાર ઈર્ષા ભાવ પણ થાય, એ ન કરતા ભગવાનના ભક્તોનો પક્ષ રાખવો, એમની સાથે હેત રાખવું. અને પૂજ્યપાદ સદગુરુ પુરાણી જ્ઞાન સ્વરૂપ દાસજી સ્વામીએ ભગવાનને માર્ગે આપણે આગળ વધવું છે, ધ્રુવજીનું આખ્યાન ચાલે છે અને ધ્રુવજીના આખ્યાનને આધારે આપણને જીવનના જે મૂળભૂત સિદ્ધાંતો છે એમની સુંદર વાત કરી. ખાસ અત્યારે આપણે ઘણા સમયથી તમે બધા ભક્તો જુઓ છો કે આપણે વિડીયો કથાઓ છે તો મોટા સંતોની આ કથાઓ, ખાસ તો આપણે બધા ગુજરાતીમાં તો સમજી શકીએ, અહીંના અમેરિકાના છોકરાઓ હોય, ઘણા બધા ગુજરાતી ન હોય એવા ભક્તો, એ આપણે શિવરામજી વગેરે ઘણા બધા ભક્તો હોય છે, તો એ બધા ભક્તોને પણ અનુકૂળતા રહે ને સંતોના અવાજની સાથે શું સંતો કહે છે થોડુંક મિનિંગ સમજાય એના માટે નીચે ઇંગ્લિશ ટાઇટલ્સ સબ ટાઇટલ્સ સાથે વિડીયો કથા હોય છે. તો આ વિડીયો કથા એવરી વીક 20 મિનિટની કથા, એનું ટ્રાન્સલેશન કરી અને વિડીયો તૈયાર કરવો એક ચેલેન્જવાળું કામ છે. ક્યારેક હોય મહિને, 2 મહિને, 5 મહિને એકાદ બે વિડીયો કરવાના હોય તો વાંધો ન આવે, સ્પેશિયલ બ્રહ્મસત્ર છે કે એવો કંઈ પ્રસંગ છે અને એના માટે કરવા હોય છે, વાંધો નહીં ચાલે. એવરી વીક કરવું અઘરું કામ છે, પણ એ જે વિડીયોની ટીમ છે એ બધા ભક્તો ખૂબ મહેનત કરે છે. એમાં વિશેષ કરીને ટ્રાન્સલેશન કરવાનું કાર્ય છે એ મહિલા ભક્તો કરે છે, અને સબટાઇટલ્સ સેટ કરવાનું કામ મારે રાકેશભાઈ રાદડિયા આ બધા ભક્તોને તાળીથી આપણે વધાવીશું. એ બધા ભક્તો આપણા બધાને માટે ખૂબ મહેનત કરે છે. આજનો પ્રસંગ છે પ્રસંગ 7 અગ્નિ પરીક્ષા. આ વખતની આપણી પરીક્ષા છે. પરીક્ષા કઈ તારીખે છે? ફેબ્રુઆરીની 7મી તારીખે. આ વર્ષની પહેલી પરીક્ષા. સત્સંગ સૌરભના પહેલા 8 પ્રસંગો, એમાં આજે આપણે 7મા પ્રસંગની સંક્ષિપ્ત માહિતી જોઈશું. આ પ્રસંગ છે, પ્રસંગનું ટાઇટલ છે અગ્નિ પરીક્ષા, અને પ્રસંગ છે, એ ભક્તો કોઈ વાંચીને આવ્યા હોય ખબર છે કોઈને કોનો પ્રસંગ છે? ગોળજી દરબાર. ગોળજી દરબારનો પ્રસંગ છે. શ્રીજી મહારાજ ઝાલાવાડમાં દેવળિયા ગામ વિરાજમાન હતા. આ તાવી દેવળિયા કહેવાય. દેવળિયા ઘણા દેવળિયાઓ છે, એમાં તાવીની બાજુમાં જે દેવળિયા છે એ દેવળિયા. તો ત્યાં મહારાજ સભા કરીને વિરાજમાન હતા, અને મહારાજ કચ્છમાં જતા હતા. રસ્તામાં એક દિવસ દેવળિયા રોકાયેલા, અને મહારાજ ત્યાંથી બીજે દિવસે કચ્છ જવાના રવાના થવાના છે. એ વખતનો આ પ્રસંગ છે દેવળિયા ગામનો, અને ઝાલાવાડ પ્રદેશનું આ ગામ છે. અને મહારાજ ત્યારે તાવી બાજુમાં તાવી ગામ ત્યાંથી દર્શન કરવા, મહારાજના દર્શન કરવા આવેલા હશે. દરબાર, એ દરબારનું નામ હતું ગોળજી દરબાર. ગોળજી અંગ્રેજીમાં ગોળ કે ભગવાન, પાછળ જી લગાવી દેવાનું, નામ જલ્દી યાદ રહી જાય, ગોળજી દરબાર. તો મહારાજ પાસે આવેલા હશે. મહારાજને વિનંતી કરી, મહારાજ તમે કચ્છ પધારો છો, હું પણ તમારી સાથે આવું, મને પણ તમારા દર્શન સમાગમનો લાભ મળે. મહારાજની આજ્ઞાથી બીજા દિવસે નીકળ્યા. દરબારો હશે, ગોળજી દરબાર પણ મહારાજની સાથે હતા. કચ્છનું રણ છે પાર કર્યું, સામે કાંઠે પહોંચ્યા છે ખાડી પાર કરીને, અને રસ્તાને કાંઠે મહારાજ એક જગ્યાએ થોડી વાર વિશ્રાંતિ લેવા ઊભા રહ્યા. એ વખતે મહારાજે થોડી વાતો કરી. એમાં બધા જૂના જૂના બધા ભક્તો હતા, શૂરવીર અને ટેકીલા, હરિચંદ્ર, શિબી, મયુરધ્વજ, નળ વગેરે જે રાજાઓ, જેમણે સત્યને ખાતર, ભગવાનને ખાતર, નિષ્કુળાનંદ સ્વામી પણ જેમના આખ્યાન ધીરજ આખ્યાનમાં લખ્યા છે, આવા બધા ભક્તોની વાત મહારાજે કરી. એ ભક્તોની શૂરવીરતા, ભગવાન પ્રત્યે સત્સંગ માટે, સત્યને માટે એમનું સમર્પણ. મહારાજ કહ્યું છેલ્લે કે આવા ભક્તો કોઈ અત્યારે હશે? ત્યાં ઓલા ગોળજી દરબાર હતા ને, બીજા તો બધા દરબારો જોઈ રહ્યા એકબીજાની સામે, પણ ઓલા ગોળજી દરબાર ઊભા થયા. મહારાજ તમે અત્યારે પ્રગટ ભગવાન વિરાજમાન છો, પ્રત્યક્ષ તમારા જેવા પ્રત્યક્ષ ભગવાન વિરાજમાન હોય તો તમારે કૃપાથી એવા ભક્તો તો હોય જ ને અત્યારે. મહારાજ તમે કરો પરીક્ષા તો એવા ભક્તો નીકળે. તમને આપણે બધાને ખ્યાલ, અમને ખ્યાલ આવે ને તમને ખ્યાલ આવે. મહારાજ કે એવું, ચાલો અત્યારે પરીક્ષા કરીએ. એક કુબો હતો, કુબામાં ખબર પડે ઝાડ, સોરી આ બધા કરગઠિયા અને ઘાસ, અને એનાથી એક નાનું એવું ઝૂંપડું કર્યું હોય, ફરતું ઘાસનું જ હોય મોટાભાગે, થોડાક થાંભલા ખોડ્યા હોય લાકડાના, ઉપર થોડા ખપાટિયા નાખ્યા હોય ને ફરતા જ ઘાસથી. તવાવરું હશે રસ્તાને કાંઠે, કોઈએ કર્યું હશે, અને પછી એમાં કોઈ રહેતું તો નહીં હોય. મહારાજ કે ચાલો ઓલા કુબામાં, કુબાની અંદર જતા રહ્યો. ગોળજી દરબારને જ કીધું, ગોળજી દરબાર જ ગયા. અંદર ગયા, મહારાજ કીધું ભગુજી સોમલા ખાચર. આ આજુબાજુમાંથી થોડાક લાકડા અને ગળાયા એટલે કપડાના ગરણા, આ ઝાડા ઝાંખરા ને થોડા ઝીણો ઝીણો કૂચો અને એવું બધું હોય ને, પેલા બોરડીના થો ભાઠા હોય, એ બધા સુકાઈ ગયા હોય, એવું બધું આચો કૂચો જેને કહે ને ગળાયા, એક એ બધું ભેગું કરો અને ફરતા કુબાને ફરતા ઢાંકી દો. દરબારો, બીજા બધા દરબારો લાગી ગયા કામે. અમુક શૂરવીરતાનું કામ હોય ને, શૂરવીરતાનું કામ કહેવાય ને, ઓલું અંદર જવું હતું તો શૂરવીરતાનું કામ નહોતું. તો બધાએ ઢાંકી દીધા ફરતા. મહારાજે કીધું નાજા જોગ્યા, જો આ પ્રસંગમાં છે ને ગળાયા લાવવા માટે, જાડા ઝાંખરા લાવવા માટે મહારાજે આજ્ઞા કરી હતી ભગુજી અને સોમલા ખાચરના બેના નામ છે, બીજા બધા દરબારો પણ હોય, એટલે જ્યારે પરીક્ષામાં પ્રશ્નોમાં આવે તો આ ભક્તોના નામ યાદ રાખવાના, ભગુજી અને સોમલા ખાચર. અને મહારાજે અગ્નિ પ્રગટાવવાનું કીધું. અગ્નિ કેવી રીતે પ્રગટાવવાનું? બાકસ લાવો, વાકસ હતો ત્યારે વાકસ નતું, ચકમકથી અને કડી હોય, ઘસી ઘસી તિખારા પાડવાના, રૂમાં અગ્નિ લાગે, કડું, ચકમક અને કળી, ત્રણેય વસ્તુ નાજા જોગિયા સાથે રાખતા હતા. મહારાજના હજુરી પાર્ષદ હતા, નાજા જોગિયાને કીધું મહારાજે હાલો અગ્નિ પ્રગટાવો. નાજા જોગિયાએ અગ્નિ પ્રગટાવ્યો, અગ્નિ લગાડ્યો કળીમાં, રૂની વાટ કરી, અગ્નિ રેડી થયો એટલે મહારાજે કીધું હાલો કોણ શૂરવીર છે? હવે કુબો હળગાવવાનો છે, પછી ઓલી હોળી ત્યાર થઈ ગઈ છે, હવે સળગાવવાની છે, હાલો લગ્ની મૂકો. ઓલા ગળાયા ભેગા કરીને ઢાંકવા માટે શૂરવીરો ઘણા હતા, પણ અગ્નિ કોણ મૂકે? અરે અંદર ભગવાનના ભગત છે, મહારાજના એકાંતિક ભક્ત છે, એ બળી જાય તો પાપ કોને લાગે? આપણે લાગે, પાપ કરાય નહીં. મહારાજ કીધું જોઈ શું રહ્યા છો, હાલો હાલો. મહારાજ એક બે વાર પડકારા મેર્યા પણ કોઈ હલ્યું નહીં. તો અંદરથી ઓલા ગોળજી દરબાર બોલ્યા, એને ગર્જના કરી, એ ભાઈ બેસી શું રહ્યા છો, લગાવો લગાવો. મહારાજે કીધું છે હમણાં પારખા થઈ જાય, આવો સમય મળ્યો છે ભગવાન મહારાજને રાજ્ય કરવાનો, મહારાજને પારખા કરવાનો મને સમય મળ્યો છે, સારો મોડું ના કરો, મહારાજનું વચન હેઠું ન મૂકો. અને કોઈને કદાચ હિંમત ન આવતી હોય તો કામ કરો, અગ્નિ લાવો મારી પાસે, હું જ અંદરથી અળગાવું. એની શૂરવીરતા જોઈ બીજા બધા તો આભા થઈ ગયા, અગ્નિ આપવા જવામાં પણ માટે પણ કોઈ તૈયાર ન થયા. અને પછી મહારાજે એના બધા ગળાયા બધા દરબારોને કીધું કાઢો. ગોળજી દરબાર બહાર નીકળ્યા, મહારાજ એમને ભેટી પડ્યા. મહારાજ કે તમે ખરા ભક્ત, જેવા હરિચંદ્ર, શિબી, મયુરધ્વજ, નળ વગેરે રાજાઓ અને શૂરવીર ભક્તો હતા, એવા જ તમે છો અને એવા ઘણા બધા ભક્તો છે. આ પ્રસંગ મહારાજના આશ્રિતો કેવા શૂરવીર હોય, ભગવાનની પરીક્ષામાં કેવી રીતે પાસ થવા માટે તૈયાર હોય એનો પ્રસંગ છે. આપણે આ પ્રસંગમાંથી શું લેવાનું છે કે ભગવાન આપણી ગમે ત્યારે પરીક્ષા કરે તો પરીક્ષામાં પાસ થવાનું કે નપાસ? નપાસ. આપણે ગળાયા મહારાજ તો છે નહીં, અત્યારે સંતો કઈ ગળાયા નાખવા કે આપણને સળગાવવા આવે એમ છે નહીં. ખાલી બે ત્રણ મહિને વર્ષની ચાર પરીક્ષા હોય છે, નાની નાની. આવા જો કેટલો નાનો પ્રસંગ છે, તરત યાદ રહી જાય એવો. આવા આઠ પ્રસંગ એની પરીક્ષા, ત્રણ મહિનાનો ટાઈમ પરીક્ષા પ્રિપેરેશન માટે. એમાં દર શનિવારે તો એકવાર એક પ્રસંગને આપણે રિવિઝન કરી લઈએ છીએ. હજી તેના પ્રશ્નો તમારી પાસે આવતા હોય, આખી ક્વિઝો રેડી કરીને હરિભક્તો આપે છે. અઘરી કાંઈ પરીક્ષા નથી, ઓલી પરીક્ષા જેવી તો અઘરી કાંઈ, તોય અઘરી લાગે છે ઘણા બધા ભક્તોને. એમાં ડલાસના હરિભક્તોને બહુ અઘરી લાગે છે, કારણ કે બહુ પાકા ઘડા થઈ ગયા ને, એટલે દલાસવાળા તો કહેવાય 150 જણાએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો 70 ભક્તો આપે, કારણ પાકા હરિભક્તો હોય પછી ઓછું આપે ને. પણ આપણે બધાએ પરીક્ષા આપવાની છે, અને આ વખતે પરીક્ષા તો ફૂલ તૈયારી થઈ ગઈ છે એટલે. અને સાથે સાથે નાના મોટા પ્રસંગો આવે, ક્યારેક સંતો વઢે દખે, ક્યારેક આપણે ખૂબ મહેનત કરતા હોય, રાત્રિ દિવસ મહારાજની સેવા કરતા હોઈએ, આપણો કોઈ વાંક ન હોય છતાંય કોઈ આપણી ઉપર બ્લેમ્બિંગ કરે, આપણને ન કહેવાના વચન કે, આપણું અપમાન કરે, તોય આપણી સેવા, આપણી ભક્તિ, આપણો સત્સંગ, મહારાજની નિષ્ઠા, ગુરુકુલની સેવા માટેની ભક્તિ શ્રદ્ધા ઓછી ન થાય તો આપણે ભગવાનની પરીક્ષામાં પાસ થયા કહેવાઈએ. તો એ પરીક્ષામાંથી આપણે પાસ થવાનો પ્રયત્ન કરીએ. અને સાથે સાથે 7 ફેબ્રુઆરી રવિવારે આપણી આ પહેલી પરીક્ષા છે 2021ની, એના માટે બધાએ પ્રિપેરેશન કરીએ. જય સ્વામિનારાયણ. બાલા ભક્તજનો, આજે અહીંયા આપણે જગદીશભાઈ, ભરતભાઈ, મનોજભાઈના પિતાશ્રી ઠાકરસિંહ દાદા મહારાજના ધામમાં ગયા વિકે પણ એમની ધૂન પણ કરી હતી, પ્રાર્થના ધૂન. આજે અહીંયા ગુરુકુલમાં જ 4 થી 5 વાગ્યા સુધી દાદાની ના નિમિત્તે શ્રદ્ધાંજલિ સભા હતી. આજે જગદીશભાઈ, ભરતભાઈ વગેરે ભાઈઓ પણ દાદાની બધી વિધિ કરી, અગ્નિ સંસ્કાર અને ત્યાર પછીની બધી વિધિઓ કરી અને પાછા અહીંયા આવ્યા છે. આજનો સત્સંગ પણ એમના તરફથી છે. આપણે બધાને ખબર છે, એ વખતે પણ વાત કરી હતી કે ઠાકરસિંહ દાદાની ભક્તિ હતી, એમનું જીવન એવું હતું આમ ભલા ભોળા લાગે પણ ભગવાનમાં સાધુમાં એવું હેત અહીં ગુરુકુલ આવ્યા હોય, દર વીકે જ્યારે અહીંયા હતા અમેરિકામાં, તો દર વીકે આવે તો એને પહેલાં એક એક સંતોને મળવું પડે. ભગતને ન મળ્યા તો ભગત ક્યાં છે, ગોતતા ગોતતા ભગત પાસે જાય. ભગત રસોડામાં ગમે ત્યાં હોય, ભગત જય સ્વામિનારાયણ. પાછી ચોમાસામાં ઉનાળામાં જ્યારે શાકભાજી વાવ્યું હોય તો ઘેરેથી શાકભાજી લેતા આવે અને પછી સાધુ આશ્રમમાં લાવે. એ સ્વામી આવેલા ભંડારા નહીં, આ સ્વામીને સ્વામી માટે કરવાનું છે. સંતોમાં એવી ભક્તિ, સંતોમાં એવું હેત, અને એનો જે સંસ્કાર છે માતા પિતાના, એ જગદીશભાઈ, ભરતભાઈ, મનોજભાઈ વગેરે ભાઈઓમાં પણ એ સત્સંગના સંસ્કારો આપણને દેખાય છે. તો આજે પણ ઠાકોરજી દાદા એમની શ્રદ્ધાંજલિ સભા હતી. આજના સત્સંગના પણ એ સ્પોન્સર છે. મહારાજને પ્રાર્થના કરીએ, દાદા મહારાજના ચરણમાં અખંડ સુખ પ્રાપ્ત કરતા હશે, વિશેષ મહારાજ એમને પોતાના ચરણનું સુખ આપે એ મહારાજને પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ. આગળની સૂચનાઓ સભા સંચાલકે છે. વાલા ભક્તજનો, આજના આપણા સત્સંગ સભાના જે સ્પોન્સર્સ છે એ યજમાનોને અત્યારે યાદ કરું એવા શ્રી આશિષભાઈ પટેલ, જેમણે દેવ અને દર્શના જન્મદિવસ નિમિત્તે આજનો સત્સંગ લખાવ્યો છે, સાથે શ્રી મહેન્દ્રભાઈ કાકડિયા, જેમણે એમના દીકરીના જન્મદિવસ નિમિત્તે આજનો સત્સંગ લખાવ્યો છે, સાથે શ્રી ચિરાગભાઈ દેસાઈ, જેમણે મહારાજના પ્રસન્નાર્થે આજનો સત્સંગ લખાવ્યો છે, અને આપણે શ્રી ધીરુભાઈ બાબરિયા, અશ્વિનભાઈ વગેરે પરિવારજનો જે આપણા યરલી સ્પોન્સર્સ છે, મહારાજને પ્રાર્થના કરીએ કે આ સૌ પરિવારજનોને નું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને સત્સંગમાં ખૂબ આગળ વધે, બળ્યા થાય. આજના સ્મરણ ધૂનમાં આપણા ભક્ત શ્રી ચંદ્રકાંતભાઈ જોગાણીના પિતાજી શ્રી લાભુભાઈ જોગાણી 77 વર્ષના ઉંમરે ઓસ્ટિનમાં અક્ષર નિવાસી થયા છે. મહારાજને પ્રાર્થના કરીશું ધૂન સાથે કે એમની આત્માને મહારાજ એમના ધામનું પરમ સુખ આપે, એમના ચરણોમાં વાસ આપે. તો અત્યારે શ્રી કાંતિભાઈ વેકરિયા, જે આપણા ગુરુકુલ પરિવારના અને આપણા સત્સંગી છે, એ પણ કોરોનાને લીધે ઇન્ડિયામાં અક્ષર નિવાસી થયા છે. તો મહારાજની સાથે સ્મરણ ધૂનમાં યાદ કરીશું. તો અત્યારે થાળ, આરતી સ્તુતિ. શેવ ગારી રે જીવન મારા વિશે સહજાનંદ સ્વામી મહારાજની જય. Swami Narayan, Swami Narayan, Swami Narayan.

शक्ति विभवैश्वर्यादिपाथो निधिम् स्तोतुम् त्वामवतार कारणमहो नेशावयम् सर्वथा तस्मात् त्वाम् नत सर्वपापशमनम् भूयो विवन्दामहे साक्षात् त्वां प्रसमीक्ष योगनिलयं जाता कृतार्थाभृशम् वासो निज परमोक्षरतो विरक्तिवार्दि हरिरिह वृषभोर्भवापहारि जयसिहि नैष्ठिकराजनीलकण्ठ ब्रह्मचार्यमपि दुश्चरमप्यमात्ये आत्मोजसा तदिह घोरतरे पितिष्ये કટી તટ મુંજ સુમે કલા કલાપ કર કલિત પલાશ દંડ શાલી જય સિહિ નેષ્ટિ કરાજ નીલ કંઠ తస్మా

જી મૂત સમાન વર્ણ રત્નોલ સત્કુંડલ શોભિકર્ણ મહાકિરીટાગ્ર મયૂર પર્ણ શ્રીરાધિકા કૃષ્ણ મહં નમામિ નિધાય પાણી દ્વિતયેન વેણુ નિજાદરે શેખર યાતરેણુ નિનાદયંતં ચ ગતૌ કરેણુ શ્રીરાધિકા કૃષ્ણ મહં નમામિ વિશુદ્ધ હેમોજ્વલ પીતવસ્ત્રમ તારિયુથમ ચ વિનાપિ શસ્ત્રમ વ્યતિકૃતાનેક સુરદ્વિડસ્ત્રમ શ્રીરાધિકા કૃષ્ણ મહં નમામિ અધર્મતિશાર્દિત સાધુપાલમ સધર્મ વૈરાસુર સંગકાલમ પુષ્પાદિમાલમ વ્રજ રાજબાલમ શ્રીરાધિકા કૃષ્ણ મહં સખેલમ રાશેશ્વરી રંજન કૃપ્રહેલમ સંદોલ સત્કુમકુમ ચિહ્ન ચેલમ શ્રીરાધિકા કૃષ્ણ મહં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાશ્રિતાના પદ ઉદ્ધરંતમ ગોપ ગોપીર વિનંદયંતમ શ્રીરાધિકા કૃષ્ણ મહં નમામિ વિશ્વદ્વિષન્મન્મથ દર્પહારમ સંસારી જીવાશ્રયણીય સારમ સદૈવ સત્પુરુષ સૌખ્યકારમ શ્રીરાધિકા કૃષ્ણ મહં નમામિ આનંદિતાત્મા વ્રજવાસિતોકમ નંદાદિ સંદર્શિત દિવ્યલોકમ વિનાશિત સ્વાશ્રિત જીવશોકમ શ્રીરાધિકા કૃષ્ણ મહં નમામિ નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખધામ મોહી મે તવ ભક્તપનો કામે કોઈ પ્રકાર દોષ ન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર તુમારો તવ હરિ ભક્ત કો દ્રોહ કબુ નહીં હો એકાંતિક તવ દાસ કો વિજય સમાગમ મો નાથ નિરંતર દર્શ તવ તવ દાસન કો દાસ એહી માંગુ કરી વિનય હરી સદા રાખીએ પાસ હે કૃપાલો હે ભક્ત પતે ભક્ત વત્સલ સુન બાત દયા સિંધો સ્તવન કરી માંગુ વસ્તુ સાથ સહજાનંદ મહારાજ કે સબ સત્સંગી સુજાન તાકુ હોય દ્રઢ વર્તનો શિક્ષા પત્રી પ્રમાણ સો પત્રી મે અતિ બળે નિયમ એકાદશ જોય તાકી વ્યક્તિ કહત હું સુનિયે સબ ચિત પ્રોય હિંસા ન કરની જંત કી પરત્રિય સંગ કો ત્યાગ માંસ ન ખાવત મદ્ય કો પીવત નહીં બળ ભાગ વિધવા કુ સ્પર્શત નહીં કરત ન આત્મ ઘાત ચોરી ન કરની કાહુ કી કલંક ન કોઈ કુ લગાર નિંદત નહીં કોઈ દેવ કો બિન ખપતો નહીં ખાર વિમુખ જીવ કે વદન સે કથા સુની નહીં જાત એહી ધર્મ કે નિયમ મે ભરતો સબ હરિદાસ ભજો શ્રી સહજાનંદ પદ છોડી ઓર સબ આસ હરિ એકાદશ નિયમ મે કરી શ્રી હરિ પદ પ્રી પ્રેમાનંદ કહે ધામ મે જાઓ નિશંક જગ જી સહજાનંદ સ્વામી મહારાજની જય હરિ કૃષ્ણ મહારાજની જય ધર્મ ભક્તિ વાસુદેવની જય ઘનશ્યામ મહારાજની જય રાધા કૃષ્ણ